શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ 3 અધ્યાય 65 વિવિધ મંત્રો દ્વારા શ્રી હનુમાનજીની ઉપાસના દીપદાન વિધિ અને કામનાશક ભૂત વિદ્રાવણ મંત્રોનું વર્ણન. સનત કુમારજી કહે છે, હે વિપ્રવર, હવે હનુમાનજીના મંત્રોનું વર્ણન કરવામાં આવે છે જે સમસ્ત અભિષ્ટ વસ્તુઓના આપનારા છે અને જેમની આરાધના કરીને મનુષ્ય હનુમાનજી તુલ્ય આચરણવાળા થઈ જાય છે. મનુષ્વર ઓ તથા ઇન્દુ અનુસ્વારથી યુક્ત ગગન હ અર્થાત હોમ આ પ્રથમ બીજ છે. હ સ ફ ર અને અનુસ્વાર એ ભગ એટલે કે એથી યુક્ત હોય અર્થાત હસ્ફ્રેમ આ બીજું બીજ છે. આ બીજું બીજ છે. ખ ફ ર એ ભગ એટલે કે એ અને ઇન્દુ એટલે કે અનુસ્વારથી યુક્ત હોય અર્થાત ખફ્રે ખફ્રેમ ખફ્રેમ આ ત્રીજું બીજ છે. વિયત હ ભૃગુ સ અગ્નિ ર મનુ ઔ અને ઇન્દુ એટલે કે અનુસ્વાર આ બધાનું સંયુક્ત રૂપ હસ્વોમ આ ચોથું બીજ છે. ભગ એ અને ચંદ્ર અનુસ્વારથી યુક્ત વિયત હ ભૃગુ સ ખ ફ તથા અગ્નિ ર હોય અર્થાત હસ્ખફ્રે આ પાંચમું બીજ છે. મનુ ઓ અને ઇન્દુ અનુસ્વારથી યુક્ત હ સ અર્થાત હ સોમ આ છઠ્ઠું બીજ છે. ત્યાર પછી ને વિભક્તિ અંત હનુમત શબ્દ એટલે કે હનુમતે અને અંતમાં હૃદય એટલે કે નમઃ આ હોમ હસ્ફ્રે ખ્રસ્ફે હસો હસ્ખ્રફે હસો હનુમતે નમઃ 12 અક્ષરોનો મહામંત્ર છે. આ મંત્રના શ્રી રામચંદ્રજી આ મંત્રના શ્રી રામચંદ્ર ઋષિ છે અને જગતી છંદ છે. આના દેવતા હનુમાનજી છે. હસો બીજ છે, હસ્ફ્રે શક્તિ છે. 6 બીજોથી સળંગન્યાસ કરવો જોઈએ. મસ્તક લલાટ નેત્ર મુખ કંઠ બંને ભુજા હૃદય કુક્ષી નાભિ લિંગ બંને જાંઘ બંને ચરણ આ બધા ક્રમશઃ મંત્રના 12 અક્ષરોનો ન્યાસ કરે. 6 બીજ અને 2 પદ આ 8નો ક્રમશઃ મસ્તક લલાટ મુખ હૃદય નાભિ ઉરુ જંગા અને ચરણોમાં ન્યાસ કરે. ત્યાર પછી અંજની નંદન કપીશ્વર હનુમાનજીનું આ પ્રમાણે ધ્યાન કરે. ઉદત કોટ્યર્ક સંકાશમ જગત પ્રભોભકારકમ શ્રીરામ અદ્રી ધ્યાન નિષ્ઠમ સુગ્રીવ પ્રમુખ અર્ચિતમ વિત્રાશયંતમ નાદેન રાક્ષસાન મારુતિમ ભજેત. 9-10 શ્લોક સંખ્યા. અર્થાત ઉદયકાળના કરોડો સૂર્ય સમાન તેજસ્વી હનુમાનજી સંપૂર્ણ જગતને શોભમાં નાખવાની શક્તિ ધરાવે છે. સુગ્રીવ વગેરે પ્રમુખ વાનરવીર તેમનો સમાદર કરે છે. તેઓ રાઘવેન્દ્ર શ્રીરામચંદ્રના ચરણારવિંદોના ચિંતનમાં નિરંતર સંલગ્ન છે અને પોતાના સિંહનાદથી સંપૂર્ણ રાક્ષસોને ભયભીત કરી રહ્યા છે. આવા પવનકુમાર હનુમાનજીનું ભજન કરવું જોઈએ. આ પ્રમાણે ધ્યાન કરીને જીતેન્દ્રિય પુરુષ 12,000 મંત્ર જપ કરે પછી દહીં દૂધ અને ઘી મેળવેલા ધાનની દશાંશ આહુતિ આપે. પૂર્વોક્ત વૈષ્ણવપીઠ પર મૂળ મંત્રથી મૂર્તિની કલ્પના કરીને તેમાં હનુમાનજીનું આહ્વાન સ્થાપનપૂર્વક પાદ્યાદિ ઉપચારોથી પૂજન કરે. કેસરોમાં હૃદયાદિ અંગોની પૂજા કરીને અષ્ટદળ કમળના 8 દળોમાં શ્રી હનુમાનજીના નિમ્નલિખિત 8 નામોની પૂજા કરે. રામભક્ત મહાતેજા કપિરાજ મહાબલ દ્રોણા દ્વિહારક મેરુ પીઠાર્ચન કારક દક્ષિણાસા ભાસ્કર તથા સર્વવિઘ્નનાશક. રામભક્તાય નમઃ મહાતેજસે નમઃ કપિરાજાય નમઃ મહાબલાય નમઃ દ્રોણાદ્રિહારકાય નમઃ મેરુ પીઠાર્ચનકારાય કારકાય નમઃ દક્ષિણાસા ભાસ્કરાય નમઃ સર્વવિઘ્નવિનાશકાય નમઃ. આ પ્રમાણે નામોની પૂજા કરીને દલોના અગ્રભાગમાં ક્રમશઃ સુગ્રીવ અંગદ નીલ જામવાન નલ સુષેણ દ્વિવિધ તથા મેંદની પૂજા કરે. ત્યાર પછી લોકપાલો તથા તેમના વજ્ર વગેરે આયુધોની પૂજા કરે. આમ કરવાથી મંત્ર સિદ્ધ થઈ જાય છે. જે માનવ લગાતાર 10 દિવસ સુધી રાતમાં 900 મંત્રના જપ કરે છે તેના રાજભય અને શત્રુભય નષ્ટ થઈ જાય છે. 108 મંત્રોથી અભિમંત્રિત કરેલું જળ વિષનો પણ નાશ કરનારું છે. ભૂત અપસ્માર વાય અને કૃત્ય એટલે કે મારણ વગેરેના પ્રયોગથી જ્વર એટલે તાવ આવતો હોય તો ઉક્ત મંત્રથી અભિમંત્રિત ભસ્મ અથવા જળનો જોરપૂર્વક જબરગ્રસ્ત વ્યક્તિ પર પ્રહાર કરવો. આમ કરવાથી તે રોગી 3 દિવસમાં રોગમુક્ત થઈ જાય છે. હનુમાનજીના ઉક્ત મંત્રથી અભિમંત્રિત ઔષધ અથવા જળનો ઉપયોગ કરવાથી મનુષ્યના બધા રોગો નષ્ટ થઈ જાય છે. ઉક્ત મંત્રથી અભિમંત્રિત ભસ્મને અંગોમાં લગાવીને અથવા તેનાથી અભિમંત્રિત જળ પીને જે મંત્રોપાસક યુદ્ધ માટે જાય છે તેના પર શસ્ત્રોનો પ્રભાવ પડતો નથી. કોઈ શસ્ત્રનો ઘાવ થયો હોય અથવા ગુમડું ફૂટીને રસી વહેતું હોય તો 3 વાર અભિમંત્રિત કરેલી ભસ્મથી તેના પર સ્પર્શ કરતા જ તે બધા ઘાવ સુકાઈ જાય છે, એમાં શંકા નથી. ઈશાન કોણમાં સ્થિત કણજીના મૂળને લઈને તેમાંથી હનુમાનજીના અંગૂઠા જેટલી પ્રતિમા બનાવવી, પછી તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને સિંદુર વગેરેથી તેની પૂજા કરવી. ત્યાર પછી તે પ્રતિમાનું મુખ ઘર તરફ રાખીને મંત્રોચ્ચાર પૂર્વક તેને દરવાજા પાસે દાટી દેવી. તેનાથી ગ્રહ, અભિચાર, રોગ, અગ્નિ, વિષ, ચોર તથા રાજા વગેરેના ઉપદ્રવ કદી તે ઘરમાં આવતા નથી ને તે ઘર દીર્ઘકાળ સુધી પ્રતિદિન ધનપુત્ર વગેરેથી અભ્યુદયને પ્રાપ્ત થાય છે. વિશુદ્ધ અંતઃકરણવાળી વ્યક્તિ અષ્ટમી યા ચતુર્દશીએ મંગળવાર યા રવિવારના દિવસે કોઈ પાટિયા પર તેલવાળા અડદના લોટથી હનુમાનજીની સુંદર તથા સમસ્ત શુભ લક્ષણોથી સુશોભિત એક પ્રતિમા બનાવે. ડાબી બાજુ તેલનો અને જમણી બાજુ ઘીનો દીપક પ્રગટાવી રાખે. પછી મંત્રોનો જાણકાર પુરુષ મૂળ મંત્રથી તે પ્રતિમામાં હનુમાનજીનું આહ્વાન કરે. આહ્વાન પછી પ્રાણ પ્રતિષ્ઠા કરીને તેમને પારદીય અર્ધ વગેરે અર્પણ કરે. લાલ ચંદન, લાલ ફૂલ તથા સિંદુર વગેરેથી તેમની પૂજા કરે. ધૂપ દીપ આપીને નૈવેદ્ય અર્પણ કરે. મંત્રવેતા ઉપાસક મૂળ મંત્રથી માલપુઆ, ભાત, શાક, મીઠાઈ, વડા, પકોડી વગેરે ભોજ્ય પદાર્થોને ઘી સહિત સમર્પિત કરીને પછી 27 નાગરવેલના પાન લાવીને 3-3 પાન ભેગા કરીને તેમાં સોપારી વગેરે મૂકીને મુખશુદ્ધિ માટે મૂળ મંત્ર દ્વારા અર્પણ કરે. મંત્રજ્ઞ સાધક આ પ્રમાણે સારી રીતે પૂજા કરીને 1000 મંત્રના જપ કરે. પછી કપૂરની આરતી કરીને નાના પ્રકારે હનુમાનજીની સ્તુતિ કરે અને પોતાનો અભિષ્ટ મનોરથ તેમને નિવેદન કરીને વિધિપૂર્વક તેમનું વિસર્જન કરે. ત્યાર પછી નૈવેદ્યના અન્ન દ્વારા 7 બ્રાહ્મણોને ભોજન કરાવે અને ભગવાનને ચડાવેલા પાન તેમને વહેંચી આપે. વિદ્વાન પુરુષ પોતાની શક્તિ અનુસાર તે બ્રાહ્મણોને દક્ષિણા આપીને વિદાય કરે. ત્યાર પછી ઇષ્ટ બંધુજનોની સાથે સ્વયં પણ મૌન કરીને ભોજન કરે. તે દિવસે પૃથ્વી પર શયન અને બ્રહ્મચર્યનું પાલન કરે. જે સાધક આ પ્રમાણે આરાધના કરે છે તે કપીશ્વર હનુમાનજીની કૃપાથી સંપૂર્ણ કામનાઓને શીઘ્ર પ્રાપ્ત કરી લે છે. ભૂમિ પર હનુમાનજીનું ચિત્ર દોરવું અને તેમના અગ્રભાગમાં મંત્રનો ઉલ્લેખ કરે. સાથે સાથે સાધ્ય વસ્તુ અથવા વ્યક્તિનું દ્વિતીયાંત નામ લખીને તેની આગળ વિમોચય વિમોચય લખે. લખીને તેને ડાબા હાથે ભૂસી નાખે. પછી ફરી લખે. આ પ્રમાણે 108 વાર લખી લખીને ભૂસી નાખે. આમ કરવાથી મહાન કારાગારથી તે શીઘ્ર મુક્ત થઈ જાય છે. તાવમાં ધરો, ગરુચી, દહીં, દૂધ અથવા ઘીનો હોમ કરે અથવા સિંધુવારની સમિધાઓથી હોમ કરવો જોઈએ. સૌભાગ્ય સિદ્ધિને માટે ચંદન, કપૂર, લાલ કમળ, ઇલાયચી અને લવિંગની આહુતિ આપવી. વસ્ત્રની પ્રાપ્તિ માટે સુગંધિત પુષ્પોથી હવન કરવો. વિભિન્ન ધાન્યોની પ્રાપ્તિ માટે તેજ ધાન્યોથી હોમ કરવો જોઈએ. ધાન્યના હોમથી ધાન્ય પ્રાપ્ત થાય છે. તલ, ઘી, દૂધ અને મધની આહુતિ આપવાથી ગાય ભેંસની વૃદ્ધિ થાય છે. વધારે કહેવાની શી જરૂર. વિષ અને વ્યાધિના નિવારણમાં શાંતિ કર્મમાં ભૂતજન્ય ભય અને સંકટમાં યુદ્ધમાં દૈવી ક્ષતિ પ્રાપ્ત થવાથી બંધનથી છૂટવામાં અને મહાન વનમાં અટવાઈ ગયા હોઈએ ત્યારે આ સિદ્ધ કરેલો મંત્ર મનુષ્યનું અવશ્ય કલ્યાણ કરે છે. દ્વારકાક્ષર મંત્રમાં જે અંતિમ 6 અક્ષર હનુમતે નમઃ છે એમને અને આદિ બીજ હોમને છોડીને બાકીના 5 બીજોનો જે પંચાક્ષર મંત્ર થાય છે તે સંપૂર્ણ મનોરથો સિદ્ધ કરનારો છે. એના શ્રી રામચંદ્રજી ઋષિ, ગાયત્રી છંદ અને હનુમાન દેવતા છે. સંપૂર્ણ કામનાઓની પ્રાપ્તિ માટે આ મંત્રનો વિનિયોગ કરવામાં આવે છે. આના 5 બીજો તથા સંપૂર્ણ મંત્રથી સડગ ન્યાસ કરે. રામદૂત લક્ષ્મણ પ્રાણદાતા અંજની સુત સીતા શોક વિનાશન તથા લંકા પ્રાસાદ ભંજન આ પાંચ નામ છે. આમની પહેલા હનુમંત આ નામ પણ છે. હનુમંત વગેરે પાંચ નામોના આદિમાં પાંચ બીજ અને અંતમાં એ વિભક્તિ લગાડવામાં આવે છે એ જ ષડંગ ન્યાસના છ મંત્ર છે. જેમ કે હસ્ફ્રે હનુમંતે હનુમતે નમઃ હૃદયાય નમઃ ખપ્રેમ રામ ભક્તાય નમઃ શિરસે સ્વાહા હંસૌમ લક્ષ્મણ પ્રાણદાત્રે નમઃ શિખાય વસટ હસખપ્રેમ અંજની સૂતાય નમઃ કવચાય હુમ હંસૌમ સીતા શોક વિનાશાય નમઃ નેત્રત્રયાય વોષટ હસફ્રેમ ખપ્રેમ અશ્રોમ હસખપ્રે હંસૌમ લંકા પ્રાસાદ ભંજનાય નમઃ અસ્ત્રાય ફટ. આનું ધ્યાન પૂજન વગેરે કાર્ય પૂર્વોક્ત દ્વાદશાક્ષર મંત્ર જેવા જ છે. પ્રણવ ઓમ વાગ્ભવ એમ એમ પદ્મા શ્રીમ ત્રણ દીર્ઘ સ્વરોથી યુક્ત માયાબીજ હ્રામ હ્રીમ અહમ અહમ તથા પાંચ કૂટ કૂટકેતા હસ્ફ્રેમ ખપ્રેમ હસ્રોમ હસખપ્રેમ હસ્સોમ આ 11 અક્ષરોનો મંત્ર સંપૂર્ણ સિદ્ધિઓ આપનારો છે. આના પણ ધ્યાન પૂજન વગેરે કાર્ય પૂર્વજ છે. આ મંત્રની આરાધના કરવામાં આવે તો આ સમસ્ત અભિષ્ટ મનોરથને આપનારો છે. નમો ભગવતે આંજનાય મહાબલાય સ્વાહા આ 18 અક્ષરનો મંત્ર છે. આના ઈશ્વર ઋષિ અનુષ્ટુપ છંદ પવનકુમાર હનુમાન દેવતા હમ બીજ તથા સ્વાહા શક્તિ છે એવું મનુષ્ય પુરુષોનું કથન છે. આંજનેય નમઃનો હૃદયમાં, રુદ્રમૂર્તયે નમઃનો મસ્તકમાં, વાયુપુત્રાય નમઃનો શિખામાં, અગ્નિગર્ભાય નમઃનો કવચમાં, રામદૂતાય નમઃનો નેત્રોમાં તથા બ્રહ્માસ્ત્રાય નમઃનો અસ્ત્રસ્થાનમાં ન્યાસ કરવો આ પ્રમાણે ન્યાસવિધિ કહેવામાં આવી છે. હવે ધ્યાન. તપ્તચામી કર નિભમ વિઘ્નમ સવિહિતા અંજલિમ ચલતકુંડલદીપ્તાસ્ય પદ્માક્ષમ મારુતિમ સ્મરેત. જેમને અર્થાત જેમની દિવ્ય કાંતિ તપાવેલા સોના જેવી છે, જેઓ ભયનો નાશ કરવાવાળા છે, જેમણે પોતાના પ્રભુ શ્રી રામનું ચિંતન કરીને જેમના માટે હાથ જોડી રાખ્યા છે, જેમનું સુંદર મુખ હાલી રહેલા કુંડળોથી પ્રકાશિત થઈ રહ્યું છે તથા જેમના નેત્ર કમલ જેવા શોભાયમાન છે, તે પવન કુમાર હનુમાનજીનું ધ્યાન કરે. આ પ્રમાણે ધ્યાન કરીને 10,000 મંત્ર જપ કરે. ત્યાર પછી ઘૃત મિશ્રિત તલથી દશાંશ હોમ કરે. પૂર્વોક્ત રીત પ્રમાણે વૈષ્ણવ પીઠ પર પૂજન કરે. દરરોજ માત્ર રાત્રે ભોજનનો નિયમ લઈને જીતેન્દ્રિય ભાવે 108 વાર જપ કરે તો મનુષ્ય નાના મોટા રોગોથી મુક્ત થઈ જાય છે, એમાં સંશય નથી. અસાધ્ય રોગોથી મુક્ત થવા માટે તો રોજના 1,000 જપ કરવા જોઈએ. સુગ્રીવ સાથે શ્રીરામની મિત્રતા કરાવતા હનુમાનજીનું ધ્યાન કરીને જે 10,000 મંત્રના જપ કરે છે તે પરસ્પર દ્વેષ રાખતા બે વિરોધીઓમાં સંધિ કરાવી શકે છે. જે યાત્રાના સમયે હનુમાનજીનું સ્મરણ કરતો રહીને મંત્ર જપ કરે છે અને પછી યાત્રા કરે છે તે શીઘ્ર પોતાનું અભિષ્ટ સાધન કરીને ઘેર આવી જાય છે. જે પોતાના ઘરમાં મંત્ર જપ કરતો રહીને સદા હનુમાનજીની આરાધના કરે છે તે આરોગ્ય લક્ષ્મી તથા કાંતિ તેજ પ્રાપ્ત કરે છે અને કોઈ પ્રકારના ઉપદ્રવમાં પડતો નથી. વનમાં જો આ મંત્રનું સ્મરણ કરવામાં આવે તો તે વાઘ વગેરે હિંસક જંતુઓ તથા ચોર ડાકુઓથી સુરક્ષિત રહે છે. સૂતી વખતે પથારી પર એકાગ્રચિત થઈને આ મંત્રનું સ્મરણ કરવું જોઈએ. જે આ પ્રમાણે કરે છે તેને ખરાબ સ્વપ્ન અને ચોર વગેરેનો ભય રહેતો નથી. વિયત એટલે હ ઇન્દુ અનુસ્વારથી યુક્ત હોય, ત્યારબાદ હનુમતે રુદ્રાત્મ કાય આ બે પદ હોય, પછી વર્મ એટલે હુમ અને અસ્ત્ર ફટ હોય તો હમ હનુમતે રુદ્રાત્મ કાય હુમ ફટ આ 12 અક્ષરોનો મહામંત્ર થાય છે. જે અણીમા વગેરે અષ્ટસિદ્ધિઓને આપનારો છે અને એના શ્રી રામચંદ્ર ઋષિ જગતી છંદ શ્રી હનુમાનજી દેવતા હમ બીજ અને હુમ શક્તિ છે. 6 દીર્ઘ સ્વરોથી યુક્ત બીજ હમ હિમ હુમ હેમ હોમ હહ દ્વારા ષડંગ ન્યાસ કરવો. ધ્યાન. મહાશૈલમ સમુત્પાઠ્ય ધાવંતમ રાવણમ પ્રતિ લાક્ષાર સારુણમ રૌદ્રમ કાલાંતક યમોપ मम ज्वलदग्नि ज्वलद अग्नि समम जेत्रम सूर्य कोटि सम प्रभम अंग दाधेर महावीरेर वीरेवस्तिष्ठितम रुद्र रूपिणम तिष्ठ तिष्ठ रणे दृष्ट सृजनंतम सृजंतम घोरिनः स्वप्नम शैव रूपिणम भय स्वर्ण रूपिणम अभ्यर्च्य ध्यात्वा लक्षम जपेन मन जपेन मनुम 74 अध्याय 122 થી 125 શ્લોક સંખ્યા. હનુમાનજી એક બહુ મોટો પર્વત ઉખાડીને રાવણ તરફ દોડી રહ્યા છે. તેઓ લાખ એટલે લાક્ષારસના જેવા અરુણ વર્ણ છે. કાળ અંતક તથા યમ જેવા ભયંકર દેખાય છે. તેમનું તેજ પ્રજ્વલિત અગ્નિ સમાન છે. તેઓ વિજયશીલ તથા કરોડો સૂર્ય સમાન તેજસ્વી છે. અંગદ વગેરે મહાવીર તેમને ચારે બાજુથી ઘેરીને ચાલે છે. તેઓ સાક્ષાત રુદ્ર સ્વરૂપ છે. ભયંકર સિંહનાદ કરતા રહીને તેઓ રાવણને કહે છે, અરે ઓ દુષ્ટ, યુદ્ધમાં ઊભો તો રહીજો. આ પ્રમાણે શિવ અવતાર ભગવાન હનુમાનજીનું ધ્યાન કરીને પૂજન કરીને 1,00,000 મંત્રના જપ કરે. ત્યાર પછી દૂધ દહીં ઘી મિશ્રિત ચોખાનો દશાંશ હોમ કરે. વિમલાદી શક્તિઓથી યુક્ત પૂર્વોક્ત વૈષ્ણવ પીઠ પર મૂળ મંત્રથી મૂર્તિ કલ્પના કરીને હનુમાનજીની પૂજા કરવી જોઈએ. એકમાત્ર ધ્યાન કરવાથી પણ મનુષ્યને સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એમાં સંશય નથી. હવે હું લોકહિતની ઈચ્છાથી આ મંત્રની સાધના બતાવું છું. હનુમાનજીની સાધના પુણ્યદાયી છે. તે મહાન પાતકોની નાશક છે. આ સાધના સંસારમાં અત્યંત ગુહ્યતમ રહસ્ય છે અને શીઘ્ર ઉત્તમ સિદ્ધિપ્રદ છે. આ સાધનાથી સાધક ત્રણેય લોકમાં વિજયી થાય છે. પ્રાતઃકાળ સ્નાન કરીને નદીના તટ પર દર્ભના આસન પર બેસીને મૂળ મંત્રથી પ્રાણાયામ તથા ષડંગન્યાસ વગેરે કાર્ય કરે. પછી સીતા સહિત ભગવાન શ્રી રામચંદ્રજીનું ધ્યાન કરીને તેમને 8 વાર પુષ્પાંજલિ અર્પણ કરે. ત્યાર પછી ઘસીને તૈયાર રાખેલા લાલચંદનથી તેની જ સળી દ્વારા તાંબાના પાત્રમાં અષ્ટદળ કમળ બનાવવું. કમળની કર્ણિકામાં મંત્ર લખો. તેમાં કપીશ્વર હનુમાનજીનું આહ્વાન કરે. મૂળ મંત્રથી મૂર્તિનું નિર્માણ કરીને ધ્યાન તથા આવાહનપૂર્વક પાદ્ય આદિ ઉપચાર અર્પણ કરે. ગંધ પુષ્પ આદિ બધી સામગ્રી મૂળ મંત્રથી જ અર્પણ કરીને કમળના કેસરોમાં 6 અંગો હૃદય શિર શિખા કવચ નેત્ર તથા અસ્ત્રનું પૂજન કરીને 8 દલોમાં સુગ્રીવ વગેરેનું પૂજન કરે. સુગ્રીવ લક્ષ્મણ અંગદ નલ નીલ જાંબાન કુમુદ અને કેસરીનું 1 દલ એટલે કે પાનમાં પૂજન કરવું જોઈએ. ત્યાર પછી ઇન્દ્ર વગેરે દિક્પાલો તથા વજ્ર વગેરે આયુધોનું પૂજન કરે. આ પ્રમાણે મંત્ર સિદ્ધ થયા પછી મંત્ર ઉપાસક પુરુષ પોતાની અભિષ્ટ કામનાઓને સિદ્ધ કરી શકે છે. નદીના તટ પર કોઈ વનમાં પર્વત પર અથવા કોઈ પણ એકાંત સ્થાનમાં શ્રેષ્ઠ સાધક ભૂમિગ્રહણપૂર્વક સાધનાનો પ્રારંભ કરે. આહાર શ્વાસ વાણી અને ઇન્દ્રિયો પર સંયમ રાખે. દિગ્બંધ વગેરે કરીને ન્યાસ અને ધ્યાનનું વગેરેનું સારી રીતે સંપાદન કર્યા પછી પૂર્વત પૂજન કરીને ઉક્ત મંત્રરાજના 1,00,000 જપ કરે. 1,00,000 જપ પૂર્ણ થઈ ગયા પછી બીજા દિવસે સવારે સાધક મહાન પૂજા કરે. તે દિવસે એકાગ્ર ચિત્તે પવનનંદન હનુમાનજીનું સમ્યક ધ્યાન કરીને દિવસ રાત જપમાં સંલગ્ન રહે. ત્યાં સુધી જપ કરતો રહે જ્યાં સુધી દર્શન ન થાય. સાધકને દ્રઢ નિશ્ચય જાણીને અડધી રાત્રિના સમયે પવનનંદન હનુમાનજી અત્યંત પ્રસન્ન થઈને તેની સામે જાય છે. કપીશ્વર હનુમાનજી તે સાધકને ઈચ્છા અનુસાર વરદાન આપે છે. વરદાન મેળવીને તે શ્રેષ્ઠ સાધક પ્રસન્નતાપૂર્વક આમ તેમ વિચરે છે. આ પુણ્યમય સાધના દેવતાઓને માટે પણ દુર્લભ છે, કેમ કે ગૂઢ રહસ્યપૂર્ણ છે. મેં સંપૂર્ણ લોકોના હિતની દ્રષ્ટિથી આ રહસ્યમય સાધના અહીં પ્રગટ કરી છે. એ જ પ્રમાણે સાધક પોતાના માટે હિતકારી અન્ય પ્રયોગોનું અનુષ્ઠાન કરે. ઇન્દુ એટલે કે અનુસ્વાર, યુક્ત વિયત એટલે હ અર્થાત હમના, પછી એ વિભક્ત્યંત પવનનંદન શબ્દ હોય અને અંતમાં વહની પ્રિયા સ્વાહા હોય તો હમ પવનનંદનાય સ્વાહા. આ 10 અક્ષરનો મંત્ર છે જે સંપૂર્ણ કામનાઓને આપનારો છે. એના ઋષિ વગેરે પણ પહેલાં જણાવ્યા પ્રમાણે છે. ષડંગ ન્યાસ પણ પૂર્વત કરવો જોઈએ. ધ્યાન ધ્યાયેણ ધ્યાયે દ્રણે હનુમંતમ સૂર્યકોટિ સમપ્રભમ ધાવંતમ રાવણમ જેતુ દ્રષ્ટવા સત્વરમ उत्तिथम उत्थितम लक्ष्मणम च महावीरम पतितम रणभूतले गुरुम च क्रोधम उत्पाद्य ग्रहितुम गुरुपर्वतम हाहाकारे ही सदर्पेश्व कंपयंतम जगत्त्रयम् आ ब्रह्मांडम समाव्याप्यम कृत्वा भीमम कलेवरम चुमोतिर्मध्यनो 145 थी 147 श्लोक संख्या। अर्थात लंका ने रणभूमि में महावीर लक्ष्मण ने पड़ी गेला जोई ने हनुमान जी तुरंत उभा थई गया। तेओ अति क्रोधित थईने एक विशाल ने भारे पर्वत ने उपाड़ीने रावण ने मारी नाखवा माटे वेगपूर्वक दौड़िया छे। તેમનું તેજ કરોડો સૂર્યને લજ્જિત કરી રહ્યું છે। તેઓ બ્રહ્માંડ વ્યાપી ભયંકર અને વિરાટ શરીર ધારણ કરીને અહંકાર પૂર્ણ હોંકારથી ત્રણેય લોકને ધ્રુજાવી દે છે। આ પ્રમાણે યુદ્ધભૂમિમાં હનુમાનજીનું ચિંતન કરવું જોઈએ। ધ્યાન પછી સાધકે 1,00,000 જપ કરવા અને પૂર્વવત દશાંશ હવન કરે આ મંત્રનું પણ વિધિવત પૂજન પહેલાં જેમ જ કરવાનું છે। આ પ્રમાણે મંત્ર સિદ્ધ થયા પછી મંત્રનો ઉપાસક પોતાને હિત સાધના કરી શકે છે। આ શ્રેષ્ઠ મંત્રની સાધના પણ ગોપનીય રહસ્ય જ છે। બધા તંત્રોમાં આને અત્યંત ગોપ્ય બતાવેલું છે। આનો ઉપદેશ બધાને આપવો નહીં। બ્રાહ્મુહૂર્તમાં ઉઠીને શૌચાદિ નિત્યકર્મ કરીને પવિત્ર થઈને નદી તટ પર જઈને તીર્થના આહ્વાનપૂર્વક સ્નાન કરવું। સ્નાન સમયે 8 વાર મૂળ મંત્રનું ઉચ્ચારણ કરે, ત્યાર પછી 12 વખત મંત્ર બોલીને પોતાની ઉપર જળ છાંટવું। આ પ્રમાણે સ્નાન સંધ્યા તર્પણ વગેરે કરીને ગંગા તટે પર્વત પર અથવા વનમાં ભૂમિગ્રહણપૂર્વક અકારાદિ સ્વરવર્ણોનું ઉચ્ચારણ કરીને પૂરક કથી લઈને મ સુધીના 5 વર્ગના અક્ષરોથી કુંભક તથા યથી લઈને અવશેષ વર્ણોનું ઉચ્ચારણ કરીને રેચક કરવો જોઈએ। આ પ્રમાણે પ્રાણાયામ કરીને ભૂતશુદ્ધિથી લઈને પીઠન્યાસ સુધીના બધા કાર્ય કરે, પછી પૂર્વોક્ત રીત પ્રમાણે કપીશ્વર હનુમાનનું ધ્યાન અને પૂજન કરીને તેમની આગળ બેસીને સાધક દરરોજ આદરપૂર્વક 10,000 મંત્ર જપ કરે, 7મા દિવસે વિશેષ રૂપે પૂજન કરે। તે દિવસે મંત્ર સાધક એકાગ્ર ચિત્તે દિવસ રાત જપ કરે। રાતના 3 પહોર વીતી ગયા પછી 4થા પહોરમાં અતિભય દેખાડીને કપીશ્વર પવનંદન હનુમાનજી સાધકની સમક્ષ અવશ્ય પધારે છે અને તેની મનોકામના પૂરી કરે છે। સાધક પોતાની ઈચ્છા અનુસાર વિદ્યા ધન રાજ્ય અથવા વિજય તત્કાલ પ્રાપ્ત કરી લે છે। આ સર્વથા સત્ય છે, આમાં સંશય બિલકુલ નથી। તે આ લોકમાં સંપૂર્ણ કામનાઓનો ઉપભોગ કરીને અંતમાં મોક્ષ પ્રાપ્ત કરી લે છે। સધોજાત ઓ સહિત 2 વાયુ ય એટલે બરાબર યો હનુમંતનું ઉચ્ચારણ કરે, પછી ફલનું અંતમાં ફ તથા નેત્ર ઈ યુક્ત ક્રિયા એટલે કે લ અને કામિકા એટલે કે તનું ઉચ્ચારણ કરે, ત્યાર પછી ધગધગિત બોલીને આયુરાશ પદનું ઉચ્ચારણ કરવું, ત્યાર પછી લોહિત પ તથા રૂઢાહનું ઉચ્ચારણ કરવું જોઈએ। પૂરો મંત્ર આ પ્રમાણે છે, ઓમ યો હનુમંત ફલ ફલિત ધગ ધગિત આયુરાશ પરુડાહ। આ 25 અક્ષરનો મંત્ર છે, આના પણ ઋષિ વગેરે ઉપર મુજબ જ છે। પ્લીહા રોગ દૂર કરનારા વાનરરાજ હનુમાનજી આના દેવતા છે। પ્લીહા રોગયુક્ત વ્યક્તિના પેટ પર તાંબુલનું પાન મૂકવું, તેની ઉપર 8 ગણું લપેટેલું વસ્ત્ર મૂકીને ઢાંકી દેવું। ત્યાર પછી સાધક હનુમાનજીનું સ્મરણ કરીને તે વસ્ત્ર પર 1 વાંસનો ટુકડો મૂકી દે, ત્યાર પછી બોરના વૃક્ષની બનાવેલી છડી એટલે લાકડી લઈને તેને જંગલી પથ્થરથી પ્રગટ થયેલ અગ્નિમાં મંત્રથી 7 વાર તપાવે, પછી તે છડીથી પેટ પર મૂકેલા વાંસના ટુકડા પર 7 વાર પ્રહાર કરે। આનાથી મનુષ્યનો પ્લીહા રોગ અવશ્ય નષ્ટ થઈ જાય છે। ઓમ નમો ભગવતે આંજનેયાય અમુકસ્ય શૃંખલામ ત્રોટ્ય બંધ મોક્ષમ કુરુ સ્વાહા। આ એક મંત્ર છે, એના ઈશ્વર ઋષિ અનુષ્ટુપ છંદ શૃંખલા મોચક પવનસૂત્ર શ્રીમાન હનુમાન દેવતા હમ બીજ અને સ્વાહા શક્તિ છે। બંધનથી છૂટવા માટે આનો વિનિયોગ કરવામાં આવે છે। 6 દીર્ઘસ્વર તથા રેફયુક્ત બીજ મંત્રથી ષડંગન્યાસ કરે, જેમ કે હ્રામ હૃદયાય નમઃ હરિમ શિરસે સ્વાહા વગેરે। ધ્યાન વામે શૈલમ વેરિભિદમ વિશુદ્ધમ ટંકમ અન્યતઃ દધાનમ સ્વર્ણવર્ણમ ચ ધ્યાયેત કુંડલિનમ હરિમ। ચુમોતેરમાં અધ્યાયનો 179 શ્લોક સંખ્યા. અર્થાત ડાબા હાથમાં શત્રુઓને વિદીર્ણ કરનારો પર્વત તથા જમણા હાથમાં વિશુદ્ધ ટંક ધારણ કરનાર કરનારા સૂર્ણ સમાન કાંતિમાન કુંડળ ધારણ કરેલા વાનરરાજ હનુમાનજીનું ધ્યાન કરે. આ પ્રમાણે ધ્યાન કરીને 1,00,000 મંત્રના જપ તથા આંબાના પલ્લવથી દશાંશ હવન કરે. પૂજન વિધિ પૂર્વત કરવી. મહાન કારાગારમાં પડેલ વ્યક્તિ જો 10,000 જપ કરે તો કારાગારમાંથી મુક્ત થઈ જાય છે. હવે હું બંધનથી છોડાવનારા શુભ હનુમંત મંત્રનું વર્ણન કરું છું. અષ્ટદળ કમળની અંદર ષટકોણ બનાવો. તેની કર્ણિકામાં સાધકનું નામ લખવું. 6 કોણોમાં ઓમ આંજનેયાયનો ઉલ્લેખ કરવો. 8 દળો એટલે પાનમાં ઓમ વાતુ વાતુ લખવું. ગોરોચન અને કંકુત્યા ઉત્તમ મંત્ર લખીને મસ્તક પર ધારણ કરીને બંધનથી છૂટવા માટે ઉક્ત મંત્રના 10,000 જપ કરવા. આ મંત્રને દરરોજ માટી પર લખીને ડાબા હાથથી મિટાવી દે. 12 વખત લખવા મિટાવવાથી મંત્રનો આરાધક મહાન કારાગરમાંથી છૂટી જાય છે. ગગન એટલે હ નેત્ર, ઈ યુક્ત જ્વલન, ર અર્થાત હરિપદ પછી 2 વાર મરકટ શબ્દ બોલીને શેષ આ સહિત તોય એટલે વ અર્થાત વાનું ઉચ્ચારણ કરીને મકરે પદ બોલવું. પછી પરિમ ઉશ્વતી મુંચતી શૃંખલિકામનું ઉચ્ચારણ કરવું. પૂરો મંત્ર આ પ્રમાણે છે. હરિ મરકટ મરકટ વામ કરે પરિમુચ્યતી મુંચતી શૃંખલિકામ. યા 24 અક્ષરનો મંત્ર છે. વિદ્વાન પુરુષ આ મંત્રને જમણા હાથમાં ડાબા હાથે લખીને ભૂંસી નાખે અને 108 વાર મંત્રના જપ કરે. આવું કરનાર જેલમાં પડેલો મનુષ્ય 3 સપ્તાહમાં જેલ મુક્ત થઈ જાય છે, એમાં સંશય નથી. એના ઋષિ વગેરે પૂર્વવત છે. પૂજન વગેરે પણ પૂર્વવત કરવું. આ મંત્રના 1,00,000 જપ અને શુભ દ્રવ્યોથી દશાંશ હવન કરવો જોઈએ. મંત્ર સાધક પુરુષ આ પ્રમાણે કપીશ્વર વાયુપુત્ર હનુમાનજીની ઉપાસના કરે છે. તેની સંપૂર્ણ કામનાઓ સિદ્ધ થઈ જાય છે, જે દેવતાઓ માટે પણ દુર્લભ છે. અંજની નંદન હનુમાનજીના ઉપાસના કરવામાં આવે તો ધન ધાન્ય પુત્ર પૌત્ર અતુલ સૌભાગ્ય યશ મેઘા વિધા પ્રભા રાજ્ય તથા વિવાદમાં વિજય પ્રાપ્ત થાય છે. સનંત કુમારજી કહે છે, હવે હું હનુમાનજી માટે રહસ્ય સહિત દીપદાન વિધિનું વર્ણન કરું છું, જેને જાણી લેવા માત્રથી સાધક સિદ્ધ થઈ જાય છે. દીપપાત્રનું પ્રમાણ, તેલનું પ્રમાણ, દ્રવ્ય પ્રમાણ અને તંતુ એટલે વાટનું પ્રમાણ આ બધાનું ક્રમશઃ વર્ણન કરવામાં આવશે. સ્થાનભેદ મંત્ર, અલગ અલગ દીપદાન મંત્ર વગેરેનું પણ વર્ણન થશે. પુષ્પથી સુગંધિત તેલ દ્વારા આપેલો દીપક સંપૂર્ણ કામનાપ્રદ માનવામાં આવે છે. કોઈ પથિક આવે ત્યારે તેની સેવાને માટે તલનું તેલ આપવામાં આવે તો તે લક્ષ્મી પ્રાપ્તિનું કારણ થાય છે. સરસવનું તેલ રોગનાશક છે એવું કર્મના જ્ઞાતા વિદ્વાનોનું કથન છે. ઘઉં, તલ, અડદ, મગ અને ચોખા 5 ધાન્યનો લોટ દીપદાન માટે ઉત્તમ છે. સંધિ એટલે કે મિલન માં 3 પ્રકારના લોટનો દીવો આપવો યોગ્ય છે. લક્ષ્મી પ્રાપ્તિ માટે કસ્તુરીનો દીપ વિહિત છે. કન્યા પ્રાપ્તિ માટે ઇલાયચી, લવિંગ, કપૂર અને કસ્તુરીનો દીપક શ્રેષ્ઠ માન્ય છે. મિત્રતા કરવા માટે પણ આ જ પદાર્થોનો દીપક આપવો જોઈએ. આ બધી વસ્તુઓ અપ્રાપ્ય હોય તો 5 ધાન્ય શ્રેષ્ઠ છે. 8 મુઠ્ઠીનો 1 કિંચિત થાય છે. 8 કિંચિતનો 1 પુષ્કલ, 4 પુષ્કલનો 1 આઢક, 4 આઢકનો 1 દ્રોણ, દ્રોણ બરાબર 16 શેરનું લાકડાનું માપ, 4 દ્રોણની 1 ખારી થાય છે, 4 ખારીનો 1 પ્રસ્થ થાય છે અથવા અહીં બીજી રીતે માપ બતાવેલ છે, 2 પલનો 1 પ્રસૃત થાય છે, 2 પ્રસૃતનો કુડવ, 4 કુડવનો 1 પ્રસ્થ અને 4 પ્રસ્થનો 1 આઢક થાય છે, 4 આઢકનો દ્રોણ અને 4 દ્રોણની ખારી. આ ક્રમથી ષટકર્મોમાં ઉપયોગી પાત્રમાં આ માપ સમજવા જોઈએ. 5, 7 તથા 9 આ ક્રમશઃ દીપકના પ્રમાણ છે. સુગંધિત તેલના દીપકનું કોઈ માપ નથી, તેનું માપ પોતાની ઈચ્છાનુસાર માનવામાં આવ્યું છે. સોમવારે ધાન્યને પાણીમાં ભીંજવી રાખવું જોઈએ. પછી પ્રમાણ પ્રમાણે કુમારી કન્યા દ્વારા તેને પીસાવવું જોઈએ. પીસેલા પદાર્થને શુદ્ધ પાત્રમાં મૂકીને નદીના જળથી તેનો પિંડો બનાવવો જોઈએ. પછી તેનાથી દીપપાત્ર બનાવવું. જે સમયે દીપ પ્રગટાવવામાં આવતો હોય ત્યારે હનુમંત કવચનો પાઠ કરવો. મંગળવારે શુદ્ધ ભૂમિ પર મૂકીને દીપદાન કરવું. કુટ બીજ 11 પ્રકારના બતાવેલા છે, તેથી તેટલા તંતુ ગ્રાહ્ય છે. પાત્રના માટે કોઈ નિયમ નથી. માર્ગમાં જે દીપક પ્રગટાવવામાં આવે છે તેમની વાટમાં 21 તંતુ હોવા જોઈએ. કુટની જેટલી સંખ્યા હોય તેટલા પલ તેલ દીવામાં નાખવું જોઈએ. ગુરુ કાર્યમાં 11 પલ એટલે 4 કર્ષ બરાબર 1 પલ અને 16 ગ્રામ બરાબર 1 કર્ષ આશરેથી લાભ થાય છે. નિત્યકર્મમાં 5 પલ તેલ જરૂરી છે અથવા પોતાની ઈચ્છા પ્રમાણે તેલનું માપ રાખવું. નિત્ય નૈમિત્તિક કર્મોના અવસર પર હનુમાનજીની પ્રતિમાની સમીપ અથવા શિવ મંદિરમાં દીપદાન કરવું જોઈએ. હનુમાનજીના દીપદાનમાં જે કોઈ વિશેષ વાત છે તે હવે કરું છું. દેવની પ્રતિમાની આગળ આનંદના અવસર પર ગ્રહોના નિમિત્તે ભૂતોના નિમિત્ત ઘરોમાં અને 4 રસ્તાઓ પર આ 6 સ્થળોમાં દીપ અપાવવા જોઈએ. સ્ફટિકના શિવલિંગની સમીપ શાલિગ્રામ શિલા પાસે તથા હનુમાનજી પાસે કરેલું દીપદાન નાના પ્રકારના ભોગ અને લક્ષ્મીની પ્રાપ્તિમાં હેતુ કહેવાય છે. વિઘ્ન તથા મહાન સંકટોનો નાશ કરવા માટે ગણેશની નિકટ હનુમાનજીના ઉદ્દેશથી દીપદાન કરવું. ભયંકર વિષ તથા વ્યાધિનો ભય ઉપસ્થિત થતાં હનુમાનજીની પ્રતિમા પાસે દીપદાનનું વિધાન છે. વ્યાધિનાશ માટે તથા દુષ્ટ ગ્રહોની દૃષ્ટિથી રક્ષણ માટે 4 રસ્તા પર દીપદાન કરવું જોઈએ. બંધનથી છૂટવા માટે રાજદ્વાર પર અથવા કારાગારની સમીપ દીપદાન કરવું જોઈએ. સંપૂર્ણ કાર્યોની સિદ્ધિ માટે પીપળ અને વડના મૂળ ભાગમાં દીપ આપવો જોઈએ. ભય નિવારણ અને વિષાદ શાંતિને માટે તથા વિષવ્યાધિ અને જ્વર તાવને ઉતારવા માટે ભૂતગ્રહના નિવારણ માટે કૃત્યાથી છુટકારો મેળવવા માટે કપાઈ ગયેલાને જોડવા માટે દુર્ગમ અને ઘોર વનમાં વાઘ હાથી તથા હિંસક જીવોના આક્રમણથી બચવા માટે સદાને માટે બંધનથી છૂટવા માટે પથિકના આગમનમાં આવવા જવાના માર્ગમાં તથા રાજદ્વાર પર હનુમાનજીને માટે દીપદાન જરૂરી છે. 11, 21 અને પિંડ 3 પ્રકારના મંડળનું માપ હોય છે. 5, 7 અથવા 9 આમને લઘુ કહ્યા છે. દીપદાન સમયે દૂધ દહીં માખણ અથવા ગોબરથી હનુમાનજીની પ્રતિમા બનાવવાનું વિધાન છે. સિંહ જેવા પરાક્રમી વીરવર હનુમાનજીને દક્ષિણાભિમુખ કરીને તેમના પગને રીછ પર મૂકેલો બતાવો. તેમના મસ્તક પર મુગટ હોવો જોઈએ. સુંદર વસ્ત્ર પીઠ તથા દીવાર પર હનુમાનજીની પ્રતિમા અંકિત કરવી જોઈએ. કૂટ વગેરેમાં તથા નિત્ય દીપમાં દ્વાદશાક્ષર મંત્રનો પ્રયોગ કરવો જોઈએ. ગોબરથી લીપેલી ભૂમિ પર એકાગ્ર ચિત્તે ષટકોણ અંકિત કરવું. તેના બાહ્ય ભાગમાં અષ્ટદલ કમળ બનાવવું તથા તેના પણ બાહ્ય ભાગમાં ભૂપુર રેખા ખેંચવી. તે કમળમાં દીપક રાખો. શૈવ અથવા વૈષ્ણવ પીઠ પર અંજની નંદન હનુમાનજીની પૂજા કરવી. 6 કોણોના અંતરાલમાં હ્રોમ હસ્ફ્રેમ ખફ્રેમ હસ્ફ્રોમ હસખફ્રેમ હંસો આ 6 કૂટોનો ઉલ્લેખ કરવો. 6 કોણમાં બીજ સહિત 6 અંગોને લખવા. મધ્યમાં સૌમ્યનો ઉલ્લેખ કરે અને તેમાં પરનંદન હનુમાનજીની પૂજા કરીને 6 કોણાઓમાં 6 અંગો તથા 6 નામોની પહેલા બતાવ્યા અનુસાર પૂજા કરવી જોઈએ. સુગ્રીવાય નમઃ, અંગદાય નમઃ, સુષેણાય નમઃ, નલાય નમઃ, નીલાય નમઃ, જામવંતે નમઃ, પ્રહસ્તાય નમઃ, સુવેશાય નમઃ. ત્યાર પછી ષડ અંગ દેવતાઓનું પૂજન કરે. અંજના પુત્રાય નમઃ, રુદ્રમૂર્તયે નમઃ, વાયુસુતાય નમઃ, જાનકી જીવાય નમઃ, રામદૂતાય નમઃ, બ્રહ્માસ્ત્ર નિવારણાય નમઃ. પંચોપચાર ગંધ પુષ્પ ધૂપ દીપ અને નૈવેદ્ય ત્યાં બધાનું પૂજન કરીને દર્ભ અને જળ હાથમાં લઈને દેશકાળનું ઉચ્ચારણ કરીને દીપદાનનો સંકલ્પ કરો. પછી દીપ મંત્ર બોલો. સાધકે ઉત્તરાભિમુખ થઈને તે મંત્રને કૂટ સંખ્યા જેટલા 6 વાર જપીને હાથમાં રાખેલા જળને ભૂમિ પર છોડી દેવું. પછી બંને હાથ ધોઈને યથાશક્તિ મંત્રના જપ કરે. પછી આ પ્રમાણે કહેવું. હનુમાનજી, ઉત્તરાભિમુખ અર્પિત કરેલા યા શ્રેષ્ઠ દીપકથી પ્રસન્ન થઈને તમે એવી કૃપા કરો કે જેથી મારા સંપૂર્ણ મનોરથ પૂર્ણ થઈ જાય. આ પ્રમાણે આ 13 દ્રવ્યો ઉપયુક્ત હોય છે. ગોબર, માટી, શાહી, આલતા, સિંદૂર, લાલચંદન, શ્વેતચંદન, મધ કસ્તુરી, દહીં, દૂધ, માખણ અને ઘી. ગોબર 2 પ્રકારના કહ્યા છે, ગાયનું અને ભેંસનું. ખોવાઈ ગયેલી વસ્તુને પ્રાપ્ત કરવા માટે દીપદાન કરવું હોય તો તેમાં ભેંસના ગોબરનો ઉપયોગ જરૂરી છે. હે મુને, દૂર દેશમાં ગયેલા સ્વજનના આગમન, મહાદુર્ગની રક્ષા, બાળક વગેરેની રક્ષા, ચોર વગેરેના ભયનો નાશ વગેરે કાર્યમાં ગાયનું ગોબર ઉત્તમ છે. તે પણ જમીન પર પડેલું હોય તો લેવું નહીં. જ્યારે ગાય ગોબર કરી રહી હોય ત્યારે જે કોઈ પાત્રમાં તેને લઈ લેવું જોઈએ. માટીના 4 પ્રકાર છે, સફેદ, પીળી, લાલ અને કાળી. તેમાં ગોપીચંદન, હરિતાલ તથા ગેરુ વગેરે ગ્રાહ્ય છે. બીજા બધા દ્રવ્ય જાણીતા અને બધાને માટે સારી રીતે પરિચિત છે. વિદ્વાન પુરુષ, ગોપીચંદનથી ચાર ખૂણાવાળું મંડળ બનાવીને તેની મધ્યમાં ભેંસના ગોબરથી હનુમાનજીની મૂર્તિ બનાવી મંત્રના ઉપાસક એકાગ્ર ચિત્તે બીજ અને ક્રોધ હમથી તેમની પૂછ અંકિત કરવી, તેલથી મૂર્તિને નવડાવે અને ગોળનું તિલક કરવું, કમળ જેવા રંગનો ધૂપ જે શાલ વૃક્ષના ગુંદરથી બનેલો હોય તે નિવેદન કરે, પાંચ વાટનો તેલનો દીપક પ્રગટાવીને અર્પણ કરે, ત્યાર પછી હાથ ધોઈને સાધકે દહીં ભાતનું નિવેદ્ય અર્પણ કરવું, જે સમયે તેણે ત્રણ વાર શેષ આ સહિત 20 મનું ઉચ્ચારણ કરવું, એટલે કે માં માં માં આ પ્રમાણે બોલવું. આમ કરવાથી ખોવાઈ ગયેલ ભેંસો, ગાયો તથા દાસ દાસીઓની પણ પ્રાપ્તિ થઈ જાય છે. ચોર વગેરે, દુષ્ટ જીવો તથા સર્પ વગેરેનો ભય પ્રાપ્ત થાય તો તાલ દ્વારા ચાર દરવાજાનું સુંદર ઘર બનાવવું, પૂર્વના દ્વાર પર હાથીની મૂર્તિ બેસાડીને દક્ષિણ દ્વાર પર મહીષ એટલે પાડાની, પશ્ચિમ દ્વાર પર સર્પ અને ઉત્તર દ્વાર પર વાઘની સ્થાપના કરવી. એ જ પ્રમાણે ક્રમશઃ પૂર્વાદી દ્વારો પર ખડગ, છરી, દંડ અને મુદગર અંકિત કરીને મધ્યભાગમાં પાડાના ગોબરથી મૂર્તિ બનાવી તેના હાથમાં ડમરું ધારણ કરાવે અને યત્નપૂર્વક એવી ચેષ્ટા કરે કે મૂર્તિમાંથી એવો ભાવ પ્રગટ થાય છે કે તે ચકિત નેત્રોથી જોઈ રહી હોય. તેને દૂધથી નવડાવીને તેની ઉપર લાલ ચંદન લગાડવું, ચમેલીના ફૂલોથી તેને પૂજા કરીને શુદ્ધ ધૂપની ગંધનો ધૂપ આપવો, ઘીનો દીવો આપીને ખીરનું નૈવેદ્ય અર્પણ કરવું, ગહન એટલે હ, દીપિકા, ઉ અને ઇન્દુ અનુસ્વાર અર્થાત હોમ અને શસ્ત્ર ફટ આરાધ્યદેવની સામે આ પ્રમાણે જપ કરવા. આ પ્રમાણે 7 દિવસ કરીને મનુષ્ય મહાન ભયથી મુક્ત થઈ જાય છે. ઉક્ત બંને પ્રયોગોનો પ્રારંભ મંગળવારના દિવસે આદરપૂર્વક કરવો જોઈએ. શત્રુસેનાથી ભય પ્રાપ્ત થતા ગેરુથી મંડળ બનાવીને તેની અંદર થોડું નમી ગયેલું તાડનું વૃક્ષ અંકિત કરવું, તેના પરથી લટકતી હનુમાનજીની પ્રતિમા છાણની બનાવી, તેમના જમણા હાથમાં તાળનો અગ્રભાગ અને જમણા હાથમાં જ્ઞાન મુદ્રા હોય, તાળના મૂળથી એક હાથ દૂર પોતાની તરફ એક ચોરસ મંડળ બનાવવું, તેના મધ્યભાગમાં મૂર્તિ અંકિત કરવી, તેનું મુખ દક્ષિણ તરફ હોય, તે હનુમાનજીની મૂર્તિ બહુ સુંદર બનેલી હોય, હૃદય પર અંજલિ બાંધીને હાથ જોડીને બેઠી હોવી જોઈએ. તે મૂર્તિને સ્નાન કરાવીને યથાસંભવ ગંધ ઉપચારો અર્પણ કરવા અને તેની આગળ કિલીકિલીના જપનું જપ કરવાનું કહ્યું છે. દરરોજ આ પ્રમાણે જ કરવું. આવું કરવાથી યાત્રીઓનો શીઘ્ર મેળાપ થાય છે, જે દરરોજ વિધિપૂર્વક હનુમાનજીને દીપ અર્પણ કરે છે તેના માટે ત્રણેય લોકમાં કશું જ દુર્લભ નથી. જેના હૃદયમાં દુષ્ટતા ભરેલી હોય, જેની બુદ્ધિ દુષ્ટતાનું ચિંતન કરતી હોય, જે શિષ્ય હોવા છતાં વિનય શૂન્ય અને ચુગલીખોર હોય, એવા મનુષ્યને કદી આનો ઉપદેશ કરવો નહીં. કૃતજ્ઞને કદી આ રહસ્યનો ઉપદેશ ના આપો. જેના શીલ સ્વભાવની સારી રીતે પરીક્ષા કરી લીધી હોય, તેવા સરળ વ્યક્તિને જ આનો ઉપદેશ આપવો જોઈએ. હવે હું તત્વજ્ઞાન પ્રદાન કરનારા બીજ મંત્રનું વર્ણન કરીશ. તાર ઓમ નમો હનુમતે, આટલું બોલીને ત્રણ વાર જાઠર એટલે મનનું ઉચ્ચારણ કરવું. દનક્ષોભમ દનક્ષોભમ કહીને બે વાર સંહર આ ક્રિયાપદ બોલવું. ત્યાર પછી આત્મતત્વમ બોલીને બે વાર પ્રકાશયનું ઉચ્ચારણ કરવું. ત્યાર પછી વર્મ એટલે હુમ, અસ્ત્ર ફટ અને વહની જાય એટલે સ્વાહાનું ઉચ્ચારણ કરવું. પૂરો મંત્ર આ પ્રમાણે છે. ઓમ નમો હનુમતે મમ મદન ક્ષોભમ સંહર સંહર આત્મતત્વમ પ્રકાશય પ્રકાશય હુમ ફટ સ્વાહા. 36 અક્ષરોનો મંત્ર છે. એના વશિષ્ઠ મુનિ અનુષ્ટુપ છંદ અને હનુમાન છે. હનુમાન એના દેવ, અનુષ્ટુપ છંદ અને હનુમાન દેવતા છે. અનુષ્ટુપ છંદ અને હનુમાન દેવતા છે. 7, 7, 6, 4, 8 તથા 4 મંત્રાક્ષરો દ્વારા ષડ અંગ ન્યાસ કરીને કપીશ્વર હનુમાનજીનું આ પ્રમાણે ધ્યાન કરવું. જાનુસ્થવામ બાહુમ ચ જ્ઞાન મુદ્રા પરમ હૃદિ અધ્યાત્મ ચિત્તમાસિનમ ચિત્તમ આસિનમ કદલીવન મધ્યગમ બાલ અર્ક કોટિ પ્રતિમમ ધ્યાયેજ જ્ઞાન પ્રદમ હરિમ. 75 અધ્યાયનો 95-96 શ્લોક સંખ્યા. અર્થાત હનુમાનજીનો ડાબો હાથ ઘૂંટણ પર રાખેલો છે, જમણો હાથ જ્ઞાન મુદ્રામાં સ્થિત હોવાથી હૃદય પાસે છે, તેઓ અધ્યાત્મ તત્વનું ચિંતન કરતા રહીને કદલીવનમાં બેઠા છે, તેમની કાંતિ ઉદયકાલના કરોડો સૂર્ય જેવી છે, આવા જ્ઞાનદાતા હનુમાનજીનું ધ્યાન કરવું જોઈએ. આ પ્રમાણે ધ્યાન કરીને એ લાખ જપ કરવા અને ઘી સાથે તલની દશાંશ આહુતિ આપવી, પછી પૂર્વોક્ત પીઠ પર પૂર્વત શ્રી હનુમાનજીનું પૂજન કરવું. આ મંત્રના જપ કરવાથી કામ વિકારનો અવશ્ય નાશ થાય છે અને સાધક શ્રી હનુમાનજીની કૃપાથી તત્વજ્ઞાન પ્રાપ્ત કરી લે છે. હવે હું ભૂતને ભગાડનારા બીજા ઉત્કૃષ્ટ મંત્રનું વર્ણન કરું છું. ઓમ શ્રીમ મહાજ અંજનાય પવનપુત્ર વેશયા વેશય ઓમ હનુમતે ફટ. આ 25 અક્ષરનો મંત્ર છે. આ મંત્રના બ્રહ્મા ઋષિ ગાયત્રી છંદ હનુમાન દેવતા શ્રીમ બીજ અને ફટ શક્તિ છે. 6 દીર્ઘ સ્વરોથી યુક્ત બીજ દ્વારા ષડંગ ન્યાસ કરવો. ધ્યાન. આંજનેયમ પાટલાશ્યમ પાટલ અશ્યમ સ્વર્ણાદ્રી સમવિગ્રહમ પારિજાત દ્રુમમ ઉલ દ્રુમ મૂલ સ્થમ ચિંતયેત સાધકોત્તમ. પિંચોતર મધ્યાયનો 102મો શ્લોક. જેમ અર્થાત જેમનું મુખ લાલ અને શરીર સુવર્ણગીરી જેવું કાંતિમાન છે, જે પારિજાત અને કલ્પવૃક્ષની નીચે તેના મૂળ ભાગમાં બેઠા છે, તે અંજની નંદન હનુમાનજીનું શ્રેષ્ઠ સાધક ચિંતન કરે. આ પ્રમાણે ધ્યાન કરીને 1,00,000 જપ કરવા અને મધ ઘી અને ખાંડ મેળવેલા દળનો દશાંશ હોમ કરવો. મંત્રનો ઉપાસક જો ગ્રહપીડાથી ગ્રસ્ત મનુષ્યને આ મંત્ર દ્વારા જાપે તો તે ગ્રહ ચીસો પાડતો તે મનુષ્યને છોડીને ભાગી જાય છે. આ મંત્રોને સદા ગુપ્ત રાખવા જોઈએ, ગમે ત્યાં આને ઉજાગર કરવા નહીં. ખૂબ ચકાસેલા શિષ્યને અથવા પોતાના પુત્રને આનો ઉપદેશ કરવો જોઈએ. નારદ પુરાણ પૂર્વભાગ 74-75 અધ્યાય. પરંતુ આપણી અનુક્રમણિકા પ્રમાણે નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 3 અધ્યાય 65 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.